चिंता संतान हंतारो यत्पादाम्बुजरेणवः स्वीयानां तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनम् लक्ष्मीसहस्रलीलाभि सेव्यमानं कलानिधिं चतुर्भिश्च चतुर्भिश्च चतुर्भिश्च स्त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चधा हृदये मम। आपणे पुष्टि अस्मितानो गान कर्या पछी आपनो कार्यक्रम शुरू करशुं अने आपणे सहु समवेत कंठोथी पुष्टि अस्मितानुं गान करीए। अमे वारे अमे वारे वळी तमे जे काई कहो ते वारे। निष्ठाथी वल्लभनी वाणी अनुसरता बहिर्मुख कहो छो तो ते वारे अमे ए वारे वळी तमे जे काई कहो ते वारे। रे वळी वारे वळी तमे जे काई कहो ते वारे। मेवा मेळववा प्रभु ने नथी सेवता मेवा थी करवी प्रभु सेवा रे प्रभु सेवा रे वळी तमे जे काई कहो ते वारे। वाड़ियो मां भक्ति ना भवाड़ा गोठवी ने वाड़ियों मां भक्ति ना भवाड़ा गोठवी ने कृष्ण विक्रय ना धन नथी लेवारे नथी लेवारे वळी तमे जे काई कहो ते वारे। लक्ष्मी ना नाथ ना नामे भीख मागी लक्ष्मी ना नाथ ना नामे भीख मागी नथी करवा मनोरथो ए वारे अमने ए वारे वळी तमे जे काई कहो ते वारे। ए नथी करवा मनोरथो ए वारे वळी ए वारे अने तमे जे काई कहो ते वारे। વારે દેવનું છે દ્રવ્ય તે પ્રસાદ નથી લેતા દેવનું છે દ્રવ્ય તે પ્રસાદ નથી લેતા દેવનું છે દ્રવ્ય તે પ્રસાદ નથી લેતા જેવો લેતા હોય તે વૈષ્ણવો કેવારે તેવો કેવારે વળી તમે જે કાંઈ કહો તે વારે જીવંત વૈષ્ણવો કે વારે વળી એ વારે તમે કહો જે કાંઈ કહો તે વારે ભાગવતથી ભંડોળ ભેગું કરવા ભાગવતથી ભંડોળ ભેગું કરવા ભાગવત થી ભંડોલ ભેગું કરવા વળી લો તો નથી ધુંધુકારી જે વારે તેવો કે વારે તેવો કે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે વળી લો તો નથી ધુંધુકારી જે વા વારે વળી તમે જે કાંઈ કહો તે વારે નાણાકીય ભાવ બાંધ્યા સેવા સામગ્રીના નાણાકીય ભાવ બાંધ્યા સેવા સામગ્રીના પ્રભુને નથી ત્યાં લેવા દેવારે પુષ્ટિ પ્રભુને નથી ત્યાં લેવા દેવા રે દેવારે વળી તમે જે કાંઈ કહો તે વારે વારે વળી દેવારે વળી તમે જે કાંઈ કહો તે ગૂઢ રસ ભાવરૂપ ઘરમાં જ સેવ્ય પ્રભુ રસ ભાવરૂપ ઘરમાં જ સેવ્ય પ્રભુ ગૂઢ રસ ભાવરૂપ ઘરમાં જ સેવ્ય નથી જાહેર કરવા જે વારે તે તો એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે હેર કરવા જે વારે વળ્યો તે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે પોતાના તનથી ને પોતાના ધનથી આના ધનથી ને પોતાના પોતાના તનથી ને પોતાના ધનથી ઘરમાં કરવી છે કૃષ્ણ સેવા રે કૃષ્ણ સેવા રે વળી તમે જે કાંઈ કહો તે વારે ઘરમાં કરવી છે કૃષ્ણ સેવા રે કૃષ્ણ સેવા રે વળી તમે જે કાંઈ કહો તે વારે વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે જીવો કેમ વિસરે એ વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે વલ્લભની વાણી પુષ્ટિ જીવો કેમ વિસરે પડ્યા નથી એવા કઈ હે વારે જેવા તે વારે વળી તમે જે કઈ કહો તે વારે પડ્યા નથી એવા કઈ હે વારે વારે વળી તમે જે કાંઈ કહો તે અમે વારે અમે વારે વારે અમે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે એ વારે વળી એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે નિષ્ઠાથી વલ્લભની વાણી અનુસરતા નિષ્ઠાથી વલ્લભની વાણી અનુસરતા નિષ્ઠાથી વલ્લભની વાણી અનુસરતા અમને બહિર્મુખ કહો છો તો તે વારે અમે એ વારે વળી તમે જે કાંઈ કહો તે વારે અમે બહિર્મુખ કહો છો તો તે વારે અમે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે અમે વારે અમે વારે અમે વારે અમે વારે એ વારે અમે વારે વળી તમે જે કાંઈ કહો તે વારે એ વારે અમે વારે વળી તમે જે કાંઈ આ પ્રસંગે બે પુસ્તકો અને ત્રણ પત્રિકાઓ અનાવરણ માટે આવી છે. આપ લોકો યાદ પધારોગે, આપ અનાવરણ કરોગે તો હું ગોસ્વામી શ્રી રસિકરાયજી, ગોસ્વામી પિયુષ બાવા, પરમ પૂજ્ય ગોસ્વામી શ્રી રસિકરાયજી તથા પરમ પૂજ્ય ગોસ્વામી પિયુષ બાવાને કરકમળો દ્વારા જે જે જેમ આપણને કહ્યું તેમ ઉત્સવમાં બીજો ઉત્સવ અતિ આનંદ જેમ આદન દુગણો થઈ જાય એ પુસ્તકનું અનાવરણ વિમોચન. ગ્રંથનું નામ છે ષોડશ ગ્રંથ અંતર્ગત ઉપદેશો અને તેમની 28 વાર્તાઓ. આ પહેલાં પણ એક ભાગ પ્રકાશિત થઈ ચૂક્યો છે. અત્યંત હર્ષ અને આનંદની વાત છે કે આપણે માટે આ બીજો ભાગ પણ પ્રકાશિત થઈ રહ્યો છે. પરમ પૂજ્ય પિયુષ બાવાના કરકમળો દ્વારા ભડેન કી વાણી એ ગ્રંથનું વિમોચન પુષ્પ 11. ભડેન કી વાણી જે રેગ્યુલર ભરૂચથી પ્રકાશિત થાય છે ભરૂચના વૈષ્ણવ દ્વારા, અને સાથે સાથે બીજી જે ત્રણ પત્રિકાઓ પણ ભરૂચ આજ્ઞા સિદ્ધાંત આજ્ઞાનુવર્તુ સમિતિ દ્વારા પ્રકાશિત, પત્રિકા 1, 2 અને 3. શરણાગતિ ની શિબિર માં જે કાંઈ ચર્ચા થઈ હતી, જે કાંઈ ચિંતન મનન થયું હતું, તે ઓછા દિવસોને કારણે પૂર્ણ ન થયું. અને પ્રિય ગોસ્વામી રસિકરાયજીએ આમંત્રણ આપ્યું હતું કે રાજકોટમાં આની ચિંતન શિબિર રાખવી, એટલે એવો નિશ્ચય થયો કે એ જ વિષયને જેટલી ગહેરાઈમાં ઊંડાણમાં જઈને આપણે ચર્ચી શકીએ તેટલી ચર્ચા રાજકોટમાં એ કરીએ. આજે મહાપ્રભુજીના ઉપદેશોનો મુખ્ય કોઈ સાર હોય તો શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ એ કર્તવ્યોપદેશના મુખ્ય 4 અંગો છે. અને અહીંયા બેનર પણ મૂકવામાં આવ્યા છે, એમાં ષોડશ ગ્રંથમાં આ 4 વિષયો કેવી રીતે વણી લેવામાં આવ્યા છે અને કેવી રીતે આ ચારે કર્તવ્યોનો નભાવ મહાપ્રભુજીનું જે તાત્વિક ચિંતન છે, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદી ચિંતન, તેને જીવનમાં એક કલાના રૂપે ખીલવવાની મેથડ છે એમ કહીએ તો ચાલે, યોગ કહો તો ચાલે, એને વાલ્લભ યોગ નામ આપવું હોય તો વાલ્લભ યોગ નામ આપી શકાય. પેલો અષ્ટાંગ યોગ છે, આ ચતુરંગ યોગ છે, શરણાગતિ, સમર્પણ, સેવા અને ભક્તિ. આના જે જુદા જુદા પાસાઓ છે તે આપણે વિચારવાના રહ્યા. આ વખતે આપણે ત્યાં